श्री ब्रह्म पुराण अध्याय 91 गृहस्थ चित्त सदाचार तथा कर्तव्य अकर्तव्य नु वर्णन। व्यास जी कहे छे, ब्राह्मण आ प्रमाणे गृहस्थ पुरुष हव्य कव्य ने अन्न थी देवता पितर तथा अतिथियों नु पूजन करे। सगळा प्राणी भरण पोषण ने योग्य कुटुंबीजन पशु पक्षी ने कीड़ियों संन्यासी भिक्षुक पथिक तथा सदाचारी ब्राह्मण वगैरह जे पण उपस्थित होय गृहस्थ पुरुष पोताना घरमां ते सौने संतुष्ट करे। जे नित्य अने नैमित्तिक क्रियाओनो उल्लंघन करे छे ते पापनो भागी छे। मुनि बोल्या, महर्षि आपे पुरुषोना नित्य नैमित्तिक अने काम्य त्रिविध कर्मोनुं वर्णन कर्युं, हवे अमने सदाचारनुं वर्णन सांभळवानी इच्छा छे। जेनुं अनुष्ठान करीने मनुष्य आलोक अने परलोकमां पण सुखनो भागी थाय। व्यासजी कहे छे, व्यासजीए कह्युं, ब्राह्मणों गृहस्थ पुरुषे हमेशा सदाचारनी रक्षा करवी जोईए। आचार विहोणा पुरुषने न आ लोकमां सुख मळे छे न परलोकमां। जे सदाचारनो उल्लंघन करीने मनस्वी वर्तन करे छे ते पुरुषनो कल्याण यज्ञ दान अने तपस्याथी पण थतुं नथी। दुराचारी मनुष्यने आ लोकमां लांबू आयुष्य मळतुं नथी, तेथी सदाचार रूपी उत्तम धर्मनुं पालन करवुं जोईए। सदाचारथी भूंडा लक्षणों नाश पामे छे। ब्राह्मणों हुं सदाचारनुं स्वरूप बतावुं छुं, एकाग्र चित्ते एनुं पालन करवुं जोईए। गृहस्थे धर्म अर्थ अने काम त्रणे पुरुषार्थ करवा जोईए। ए त्रण सिद्धि सिद्ध थता आ लोक अने परलोकमां सिद्धि प्राप्त थाय छे। मनने वशमां करीने पोतानी आवकनो चतुर्थांश भाग परलोकना कल्याण माटे संग्रहित करवो, અડધા ભાગથી નિત્ય નૈમિતિક કાર્યોનો નિવાસ કરતા રહીને પોતાનું ભરણ પોષણ કરવું તથા એક ચતુર્થાંશ ભાગ પોતાના માટે મૂળ પૂંજી રૂપે રાખીને એમાં વૃદ્ધિ કરવી। બ્રાહ્મણો આ પ્રમાણે કરવાથી ધન સફળ થાય છે, એ જ પ્રમાણે પાપની નિવૃત્તિ તથા પરલોકની ઉન્નતિ માટે વિદ્વાન પુરુષે ધર્મનું અનુષ્ઠાન કરવું તે આ લોકમાં પણ ફળદાયી બને છે। બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધર્મ અને અર્થનું ચિંતન કરવું, પછી પથારી છોડી નિત્ય કર્મથી નિવૃત્ત થઈને સ્નાનાદિથી પવિત્ર થઈ મનને સંયમમાં રાખતા રહીને પૂર્વાભિમુખ બેસવું અને આચમન કરીને સંધ્યોપાસન કરવું। પ્રાતઃકાળની સંધ્યાનો આરંભ પ્રભાતે તારા દેખાતા હોય ત્યારે કરવો, એ જ પ્રમાણે સાયંકાળની સંધ્યોપાસનાનો આરંભ સૂર્યાસ્ત પહેલા કરવો। આપત્તિ કાળ સિવાય અન્ય કોઈ રીતે તેનો ત્યાગ ન કરવો। દ્વિજો, વ્યર્થ વાતો કરવી, અસત્ય બોલવું, કઠોર વચન મુખેથી બોલવું, અસત સાહિત્ય વાંચવું, નાસ્તિકવાદને અપનાવવું અને દુષ્ટ પુરુષોની સેવા કરવી, આ બધું અવશ્ય છોડી દેવું જોઈએ। પૂર્વા સંધ્યામ સનક્ષત્રામ પશ્ચિમામ સદિવાકરામ ઉપાસિત યથાન્યાસ અથાન્યાયમ નૈનામ જહ્યા દનાપદી અસત પ્રલાપ અમૃનતમ વાક પારુષ્યમ ચ વર્જયેત અસચ્છાસ્ત્ર સ્ત્રમ સદવાદમ સત સેવામ ચ વે દ્વિજા। 221માં અધ્યાય 18-19 શ્લોક સંખ્યા। મનને વશમાં રાખીને દરરોજ સવાર સાંજ હવન કરવો, ઉદય અને અસ્તના સમયે સૂર્યમંડળના દર્શન ન કરવા, વાળ ઓળવા, દર્પણ જોવું, દાંતણ કરવું, કાજળ આંજવું અને દેવતાનું તર્પણ કરવું, આ બધા કાર્ય પૂર્વાહાળ કાળમાં જ કરવા જોઈએ। ગામ, નિવાસસ્થાન, તીર્થ અને ક્ષેત્રોના માર્ગમાં ખેડેલા ખેતરોમાં તથા ગૌશાળામાં મળમૂત્રનો ત્યાગ ન કરવો। પારકી સ્ત્રીને કુદૃષ્ટિથી ન જોવી, પોતાની વિષ્ઠા પર દ્રષ્ટિપાત ન કરવો, રજસ્વલા સ્ત્રીના દર્શન સ્પર્શ તથા તેની સાથે વાત પણ ન કરવી જોઈએ, પાણીમાં મળમૂત્રનો ત્યાગ અથવા મૈથુન ન કરવું। બુદ્ધિમાન પુરુષે મળમૂત્ર, કેસ, રાખ, ખોપડી, ભૂસું, કોસલા, સડેલી વસ્તુઓ, દોરડું તથા માત્ર પૃથ્વી પર અને રસ્તામાં કદી બેસવું નહીં। ગૃહસ્થ મનુષ્ય પોતાના વૈભવ અનુસાર દેવતા પિતૃ મનુષ્ય તથા અન્ય પ્રાણીઓનું પૂજન કર્યા પછી ભોજન કરવું, સારી રીતે આચમન કરીને હાથ પગ ધોઈને પવિત્ર થઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું રાખીને ભોજન માટે આસન પર બેસવું અને હાથને ઘૂંટણની અંદર રાખીને મૌન ભાવે ભોજન કરવું, ભોજન સમયે મનને એકાગ્ર રાખવું, જો ભોજન કોઈ પ્રકારે નુકસાન કરનારું હોય તો એની જ વાત કરવી, એ સિવાય ભોજનના કોઈ દોષની ચર્ચા ન કરવી, ભોજન સાથે અલગ મીઠું લઈને ન ખાવું, એઠું અન્ન ખાવું નહીં, મનુષ્ય મનને વશમાં રાખીને મનુષ્ય મનને વશમાં રાખવું અને ઉભા રહીને અથવા ચાલતા ચાલતા મળમૂત્રનો ત્યાગ, આચમન તથા કોઈ વસ્તુનું ભક્ષણ ન કરવું, એઠા મોઢે વાતચીત ન કરવી તથા એ રીતે સ્વાધ્યાય પણ ન કરવો, એઠા મોઢે સૂર્ય ચંદ્ર અને તારાઓ સામે પણ જાણી જોઈને ન જોવું, બીજાના આસન પથારી અને વાસણનો ઉપયોગ ન કરવો, ગુરુજનો આવે ત્યારે એમને બેસવા માટે આસન આપવું, ઉઠીને પ્રણામ વગેરે દ્વારા તેમનો આદર સત્કાર કરવો, તેમને અનુકૂળ વાતચીત કરવી, તેઓ જાય ત્યારે તેમની પાછળ પાછળ દૂર સુધી જઈને પહોંચાડી આવવા, તેમને ન ગમે તેવું કોઈ વર્તન ન કરવું, એક વસ્ત્ર ધારણ કરીને દેવ પૂજન અથવા ભોજન કરવું નહીં, બુદ્ધિમાન પુરુષે બ્રાહ્મણો પાસે ભાર ઉચકાવવો નહીં, અગ્નિમાં મૂત્ર ત્યાગ ન કરવો, બંને હાથે માથું ખંજવાળવું નહીં, કારણ વિના વારંવાર માથા ઉપરથી સ્નાન ન કરવું, માથા પરથી સ્નાન કર્યા પછી શરીરના કોઈ અંગ પર તેલ ન લગાડવું, નગ્ન થઈને સ્નાન ન કરવું અને સૂવું પણ નહીં, બધા અનધ્યાયોના દિવસે સ્વાધ્યાય બંધ રાખવો, બ્રાહ્મણ અગ્નિ ગાય તથા સૂર્ય તરફ મુખ રાખીને પેશાબ ન કરવો, દિવસે ઉત્તર તરફ અને રાત્રે દક્ષિણ તરફ મુખ રાખીને મળમૂત્રનો ત્યાગ કરવો, જે આ પ્રમાણે કરવામાં કોઈ અડચણ હોય ત્યાં યોગ્ય લાગે તેમ કરવું, ગુરુના દુષ્કર્મની ચર્ચા ન કરવી, જો એ ક્રોધિત થયા હોય તો વિનયપૂર્વક તેમને પ્રસન્ન કરવા, બીજા લોકો ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી નહીં, બ્રાહ્મણ રાજા દુઃખી મનુષ્ય વિદ્યાવૃદ્ધ પુરુષ ગર્ભવતી સ્ત્રી રોગથી વ્યાકુળ મનુષ્ય મૂંગો આંધળો બહેરો ઉન્મત્ત વ્યભિચારિણી સ્ત્રી ઉપકારી બાળક અને પતિત જો સામેથી આવતા હોય તો સ્વયં બાજુ પર ખસીને એમને જવા માટે માર્ગ આપવો જોઈએ, વિદ્વાન પુરુષ દેવાલય ચૈત્ય વૃક્ષ ચતુષ્પથ એટલે ચાર રસ્તા વિદ્યાવૃદ્ધ પુરુષ અને ગુરુ આ બધાને જમણી બાજુ રાખીને ચાલવું, બીજાના પહેરેલા પગરખા વસ્ત્ર અને માળા વગેરે પહેરવું નહીં, ચતુર્દશી અષ્ટમી પૂર્ણિમા તથા પર્વના દિવસે તેલ ચોળીને નાહવું નહીં અને સ્ત્રી સહવાસ ન કરવો, બુદ્ધિમાને હાથ અને પાનીઓ ઊંચી રાખીને ઉભા ન થવું તથા બેસીને પગ હલાવવો નહીં, પગથી પગ દબાવવા નહીં, કોઈને દુઃખ થાય એવી વાત ન કરવી, નિંદા અને ચુગલી છોડી દેવી, દંભ અભિમાન અને ક્રોધપૂર્ણ વ્યવહાર ન કરવો, મૂર્ખ ઉન્મત્ત વ્યસની કુરૂપ અપંગ તથા નિર્ધન મનુષ્યનો ઉપહાસ ન કરવો, બીજાને દંડ ન કરવો, માત્ર પુત્ર અને શિષ્યને શિક્ષા આપવાના ઉદ્દેશ્યથી દંડ કરી શકાય છે, આસનને પગ વડે ખેંચીને બેસવું નહીં, સાયંકાળ અને પ્રાતઃકાળ પહેલા અતિથિનો સત્કાર કરીને પછી ભોજન કરવું, પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને જ દાંતણ કરવું, દાંતણ કરતા મૌન રહેવું, દાંતણ માટે નિષિદ્ધ વૃક્ષ અને લતાઓનો પરિત્યાગ કરવો, ઉત્તર અને પશ્ચિમ તરફ માથું રાખીને કદી સૂવું નહીં, જ્યાંથી દુર્ગંધ આવતી હોય એવા જળમાં તથા રાત્રિના સમયે સ્નાન ન કરવું, ગ્રહણના સમયે રાત્રિમાં પણ સ્નાન કરવું શ્રેષ્ઠ છે, એ સિવાયના સમયે સ્નાન દિવસે જ કરવું જોઈએ, વસ્ત્રના છેડાથી કે વસ્ત્ર હાથમાં લઈને શરીર મસળવું નહીં, વાળ અને વસ્ત્રોને ઝાટકવા નહીં, વિદ્વાન પુરુષે સ્નાન કર્યા વિના કદી ચંદન ન લગાવવું, એકબીજાના વસ્ત્ર અને આભૂષણોને અદલી બદલીને પહેરવા નહીં, જેમાં કિનારી ન હોય અને જે બહુ ફાટી ગયું હોય એવું વસ્ત્ર ન પહેરવું, જેમાં કીડા અથવા વાળ પડેલા હોય, જેને કૂતરાએ જોયું અથવા ચાટી લીધું હોય અથવા જે સાર ભાગ કાઢી લેવાના કારણે દૂષિત થઈ ગયું હોય એવું ભોજન કદી ખાવું નહીં, ઘણીવારના બનેલા સૂકા અને વાસી અન્નનો ત્યાગ કરવો, શાક શેરડીનો રસ અને દૂધની બનેલી વસ્તુઓ પણ લાંબા સમયથી બનેલી હોય તો ખાવી નહીં, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે શયન કરવું નહીં, નહાયા વિના બેઠા વિના અન્યમનસ્ક થઈને સૈયા પર સૂતા સૂતા આસન વિના માત્ર પૃથ્વી પર બેસીને બોલતા બોલતા તથા સેવકોને આપ્યા વિના કદાપી ભોજન ન કરવું. મનુષ્ય સ્નાન કરીને સવાર સાંજ બે વાર ભોજન કરવું. વિદ્વાન પુરુષે કદી પારકી સ્ત્રી સાથે સમાગમ ન કરવો જોઈએ. પર સ્ત્રી સંગમ મનુષ્યના ઇષ્ટ પૂર્ત અને આયુષ્યનો નાશ કરનારો છે. આ સંસારમાં પરસ્ત્રી ગમન જેવું આયુષ્યને હરનાર બીજું કોઈ નથી. પરદારા ન ગંતવ્યા પુરુષેણ વિપ્રસિતા વિપ્રસ્વિતા ઇષ્ટ અપૂર્તયા અપૂર્તા યા યુષામ હંત્રી પરદાર ગતિ નૃણામ ન હિદ્રશ મનુષ્યુષમ લોકે કિંચન વિદ્યતે યાદૃશમ પુરુષેષ્ય પરદારા ભીમર ભીમ અર્શનમ. 221 અધ્યયના 60-62 શ્લોક સંખ્યા. દેવ પૂજા, અગ્નિહોત્ર, પિતૃનું શ્રાદ્ધ, ગુરુજનોને પ્રણામ તથા ભોજન સારી પેઠે આચમન કરીને કરવું જોઈએ. સ્વચ્છ ફીણ વિનાનું, દુર્ગંધ વિનાનું અને પવિત્ર જળ લઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મોઢું રાખીને આચમન કરવું જોઈએ. પાણીની અંદરની, ઘરની, રાફડાની, ઉંદરના દરની અને શોચથી બચેલી આ પાંચ પ્રકારની માટીનો ત્યાગ કરવો જોઈએ. હાથ પગ ધોઈને એકાગ્ર ચિત્તે માર્જન કરીને ઘૂંટણોને વાળીને 3-4 વાર આચમન કરવું. પછી 2 વખત હોઠ લૂછીને આંખ, કાન, મુખ, નાસિકા તથા મસ્તકનો સ્પર્શ ન કરવો. આ પ્રમાણે જળનું આચમન કરી પવિત્ર થઈને દેવ પૂજન અને શ્રદ્ધા વગેરેની ક્રિયા કરવી જોઈએ. છીંક્યા બાદ, ઉલટી કર્યા બાદ, થૂક્યા પછી તથા અસ્પૃશ્યનો સ્પર્શ કર્યા પછી આચમન સૂર્યદર્શન અથવા જમણા કાનનો સ્પર્શ કરવો જોઈએ. આ બધામાં પહેલાના અભાવમાં બીજો ઉપાય કરવો જોઈએ. પહેલો ઉપાય સંભવ હોય તો બીજો ઉપાય કરવો યોગ્ય નથી. દાંત કચકચાવવા નહીં, પોતાના શરીર પર તાળી ન મારવી, બંને સંધ્યાઓના સમયે અધ્યયન, ભોજન અને શયનનો ત્યાગ કરવો. સંધ્યાકાળે મૈથુનનો અને રસ્તે ચાલવાનો પણ નિષેધ છે. પૂર્વાહણમાં દેવતાઓનું, મધ્યાહનમાં મનુષ્યોનું તથા અપહરણ કાળમાં પિતૃનું ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. દેવકાર્ય અથવા પિતૃકાર્યમાં માથા સહિત સ્નાન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પૂર્વ કે ઉત્તર તરફ મોઢું રાખીને અજામત કરાવવી. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થવા છતાં પણ જો કન્યા અપંગ હોય અથવા રોગી હોય તો તેની સાથે લગ્ન કરવા નહીં. ઈર્ષાનો પરિત્યાગ કરવો. દિવસે શયન અને મૈથુન ન કરવું. બીજાને કષ્ટ થાય એવું કાર્ય ન કરવું. કદીએ કોઈ જીવને વ્યથા પહોંચાડવી નહીં. રજસ્વલા સ્ત્રી 4 રાત્રિ સુધી બધા વર્ણના પુરુષો માટે ત્યાજ્ય છે. જો કન્યાનો જન્મ અભિષ્ટ ન હોય તો તેને રોકવા માટે 5મી રાત્રે પણ સ્ત્રી સહવાસ ન કરવો. 6ઠી રાત્રે સ્ત્રી પાસે જઈ શકાય, કેમ કે બેકી રાત્રિઓ યુગ્મ રાત્રિઓ જ આના માટે શ્રેષ્ઠ છે. બેકી રાત્રિઓમાં સ્ત્રી સહવાસ કરવાથી પુત્ર થાય છે અને અયુગ્મ રાત્રિઓમાં ગર્ભાધાન કરવાથી કન્યા ઉત્પન્ન થાય છે. પર્વ વગેરેના અવસર પર મૈથુન કરવાથી વિધર્મી સંતાન થાય છે અને સંધ્યાકાળમાં ગર્ભાધાન કરવાથી નપુંસક સંતાન થાય છે. વિદ્વાન પુરુષે શોર કર્મમાં રિક્તા એટલે ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિઓનો પરિત્યાગ કરવો. વિનય રહિત ઉદંડ પુરુષોની વાત કદી સાંભળવી નહીં. જે પોતાનાથી નીચો હોય તેને એને ઊંચું આસન ન આપવું. હજામત કરાવીને ઉલટી થઈ હોય સ્ત્રી સમાગમ કરીને તથા સ્મશાન ભૂમિમાં જઈને વસ્ત્ર સહિત સ્નાન કરવું. દેવતા, વેદ, દ્વિજ, સાધુ, ખરા મહાત્મા, ગુરુ, પતિવ્રતા, યજ્ઞ તથા તપસ્વીની નિંદા અને પરિહાસ ન કરવો. સદા માંગલિક વેશ ધારણ કરવો. સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને સફેદ ફૂલોની માળા ધારણ કરવી. ઉદ્ધત, ઉન્મત, મૂઢ, અવિનીત, શીલહીન અવસ્થા અને જાતિથી દૂષિત, વધારે અપવ્યયી, વેરી, કાર્યમાં અસમર્થ, નિંદિત, ધૂર્તોનો સંગ કરનારા, નિર્ધન, વિવાદ કરનારા તથા અન્ય અધમ પુરુષોની સાથે કદી મિત્રતા ન કરવી. સુહૃદ, યજ્ઞ દીક્ષિત, રાજા, સ્નાતક તથા સ્વસુર આ બધાની સાથે મિત્રતાનો ભાવ રાખવો. અને જ્યારે તે ઘરે પધારે ત્યારે ઊભા થઈ જવું અને તેમનું યથાયોગ્ય પૂજન કરવું. દર વર્ષે પોતાના ઘરે આવેલા બ્રાહ્મણોનું યથાશક્તિ સ્વાગત કરવું. પોતાના ઘરમાં યથાસ્થાન દેવતાઓનું સારી રીતે પૂજન કરીને ક્રમશઃ અગ્નિમાં આહુતિ આપવી. પ્રથમ આહુતિ બ્રહ્માને, બીજી પ્રજાપતિને, ત્રીજી ગુહ્યાઓને, ચોથી કશ્યપને તથા પાંચમી આહુતિ અનુમતિને આપવી. ત્યાર પછી બલિ વૈશ્વદેવ કરવો. દેવતા માટે અલગ અલગ સ્થાનના વિભાગ કરીને તેમના માટે બલિ અર્પણ કરવો. તેમનો ક્રમ આ પ્રમાણે છે. એક પાત્રમાં પ્રથમ પર્જન્ય જળ અને પૃથ્વીને ત્રણ બલિ આપવી. પછી પૂર્વ વગેરે દરેક દિશામાં વાયુને બલિ આપીને ક્રમશઃ તે તે દિશાઓના નામથી પણ બલિ સમર્પિત કરવી. ત્યાર પછી મધ્યમાં ક્રમશઃ બ્રહ્મા, અંતરિક્ષ અને સૂર્યને બલિ આપવી. પછી એમના પણ ઉત્તર ભાગમાં વિશ્વદેવો અને વિશ્વભૂતોને બલિ આપવું. પછી તેમના પણ ઉત્તર ભાગમાં ઉષા અને ભૂતપતિને બલિ સમર્પિત કરવો. ત્યાર પછી પિતૃભ્ય સ્વધા નમઃ એમ કહીને દક્ષિણ દિશામાં અન્નનો શેષ ભાગ તથા જળ લઈને યક્ષમે તતે નિર્ણયજનમ મંત્ર બોલીને એને વિધિપૂર્વક અર્પિત કરવો. પછી દેવતાઓ અને બ્રાહ્મણોને નમસ્કાર કરવા. જમણા હાથમાં અંગૂઠાની ઉત્તર તરફ જે એક રેખા હોય છે તે બ્રહ્મતીર્થના નામે પ્રસિદ્ધ છે. તેનાથી આચમન કરવામાં આવે છે. તર્જનીને અંગૂઠાની વચ્ચેનો ભાગ પિતૃતીર્થ કહેવાય છે. નાંદીમુખ પિતૃઓને છોડીને બીજા બધા પિતૃઓને તે જ તીર્થથી જળ વગેરે આપવું જોઈએ. આંગળીઓના અગ્રભાગમાં દેવતીર્થ છે, તેનાથી દેવ કાર્ય કરવાનું વિધાન છે. કનિષ્ઠિકાના મૂળ ભાગમાં પ્રજાપતિ તીર્થ છે, તેનાથી પ્રજાપતિનું કાર્ય કરવામાં આવે છે. આ પ્રમાણે આ તીર્થો દ્વારા સદા દેવતાઓ અને પિતૃઓના કાર્ય કરવા જોઈએ, અન્ય તીર્થોથી કદાપી નહીં. બ્રહ્મતીર્થથી આચમન ઉત્તમ માનવામાં આવે છે. પિતૃનું શ્રાદ્ધ અને તર્પણ પિતૃતીર્થથી, દેવતાઓના યજ્ઞ યાગાદિ દેવતીર્થથી અને પ્રજાપતિનું કાર્ય કાર્યતીર્થથી પ્રજાપતિ તીર્થથી કરવું શ્રેષ્ઠ મનાય છે. નાંદીમુખ નામના પિતૃને માટે પિંડદાન અને તર્પણ વગેરે કાર્ય પ્રજાપત્ય તીર્થથી કરવા જોઈએ. વિદ્વાન પુરુષે એક સાથે જળ અને અગ્નિ ન લેવા. ગુરુ દેવતા પિતા તથા બ્રાહ્મણો સામે પગ લાંબા કરવા નહીં. વાછરડાને દૂધ પીવડાવતી ગાયને પજવવી નહીં. અંજલિ એટલે ખોબા વડે પાણી ન પીવું. શોચના સમયે વિલંબ ન કરવો. મુખેથી અગ્નિ ફૂંકવો નહીં. બ્રાહ્મણો, જ્યાં ઋણ આપનાર, ધનવાન, ચિકિત્સા કરનાર વેદ, ક્ષત્રિય બ્રાહ્મણ તથા જળપૂર્ણ નદી આ ચાર ન હોય ત્યાં નિવાસ કરવો ન જોઈએ. જ્યાં શત્રુ વિજયી બળવાન અને ધર્મપરાયણ રાજા હોય ત્યાં વિદ્વાન પુરુષે સદા નિવાસ કરવો જોઈએ. દુષ્ટ રાજાના રાજ્યમાં સુખ ક્યાં છે? તત્ર વિપ્રા ન વસ્તવ્યમ યત્ર નાસ્તિ ચતુષ્ટયમ. ઋણ પ્રદાતા વેધસ્વ ક્ષોત્રિય સજલા નદી જીતા મિત્રો નૃપો યત્ર બલવાન વાંધર્મ તત્પર તત્ર નિત્યમ વસેત પ્રાજ્ઞ કુતઃ કૃણ પ્રતો સુખમ. 221માં અધ્યાયનો 103-104 શ્લોક સંખ્યા. જ્યાં પૂર્વવાસી પરસ્પર સંગઠિત અને ન્યાયને અનુકૂળ વર્તન કરનારા હોય તથા બધા શાંત અને ઈર્ષા રહિત હોય ત્યાંનો નિવાસ ભવિષ્યમાં સુખ આપનાર હોય છે. જે રાષ્ટ્રમાં ખેડૂત વધારે હોય પરંતુ તેઓ બહુ અભિમાની ન હોય તથા જ્યાં બધા પ્રકારનું અનાજ ઉત્પન્ન થતું હોય ત્યાં બુદ્ધિમાન પુરુષે નિવાસ કરવો જોઈએ. બ્રાહ્મણો, જ્યાં પોતાને જીતવાની ઈચ્છા રાખનાર મનુષ્ય, પહેલાનો શત્રુ અને સદા ઉત્સવમાં જ મગ્ન રહેનારા લોકો આ ત્રણ હંમેશા રહેતા હોય ત્યાં કદી નિવાસ કરવો નહીં. જે સ્થાને સુંદર સ્વભાવના પાડોશી હોય, દુર્ધર્ષ રાજા હોય અને ઉપજાઉ ભૂમિ હોય ત્યાં વિદ્વાન પુરુષે રહેવું જોઈએ. પ્રિયવરો, આ પ્રમાણે મેં તમારા સૌના હિત માટે આ બધી વાતો કરી છે. હવે હું ભક્ષ્ય અને ભોજ્યની વિધિ સાથે સંબંધ રાખનારી વાતો કહીશ. ઘી અથવા તેલમાં રાંધેલું અન્ન બહુ સમય પહેલાનું બનાવેલું અર્થાત વાસી હોય તો પણ ભોજન કરવા યોગ્ય હોય છે. ઘઉં, જવ અને ગોરસની બનેલી વસ્તુઓ તેલ ઘીમાં ન બનાવી હોય તો પણ તે ગ્રહણ કરવા યોગ્ય છે. શંખ, પથ્થર, સોનું, ચાંદી, દોરડું, કપડું, શાકમૂળ, ફળ, મણી, હીરા, પરવાળા, મોતી, પાત્ર અને ચમસ આ બધાની શુદ્ધિ જળથી થાય છે. લોઢાના પાત્રો તથા હથિયારોની શુદ્ધિ જળથી ધોવાથી તથા પથ્થર પર ઘસવાથી થાય છે. જે પાત્રમાં તેલ અથવા ઘી રાખવામાં આવ્યું હોય તેની સફાઈ ગરમ જળથી થાય છે. સુપડું, મૃગચર્મ, મુસળ, ઉખળી તથા કપડાના ઢગલાની શુદ્ધિ જળ છાંટવાથી થાય છે. વલકલ વસ્ત્રની શુદ્ધિ જળ અને માટીથી થાય છે. માટીના વાસણ બીજી વાર પકવવાથી શુદ્ધ થાય છે. ભિક્ષામાં પ્રાપ્ત અન્ન, કારીગરનો હાથ, બજારમાં વેચાતી શાક વગેરે વસ્તુઓ, જેના ગુણદોષનું જ્ઞાન ન હોય એવી વસ્તુ અને સેવકો દ્વારા બનાવેલી વસ્તુ સદા શુદ્ધ માનવામાં આવે છે. જે વહી રહ્યું હોય અને જેમાંથી દુર્ગંધ આવતી ન હોય એવું જળ શુદ્ધ માનવામાં આવે છે. યથા સમય અગ્નિમાં તપાવવાથી, બુહારવાથી, ગાયોની અવરજવરથી, લીપવાથી અને ખેડવાથી ભૂમિની શુદ્ધિ થાય છે. બુહારવાથી ઘર શુદ્ધ થાય છે. જેમાં વાળ અથવા કીડા પડ્યા હોય, જેને ગાયે સૂંઘી લીધું હોય તથા જેમાં માખીઓ પડી હોય એવા પાત્રની શુદ્ધિ માટે રાખોડી, માટી અને જળનો ઉપયોગ કરવો જોઈએ. તાંબાનું વાસણ ખટાશથી, રાંગા એટલે શીશાના રંગની એક પ્રસિદ્ધ મુલાયમ સફેદ ધાતુ અને કાચ જળથી તથા કાંસાનું વાસણ રાખોડી અને જળથી શુદ્ધ થાય છે. જે પાત્રમાં કોઈ અપવિત્ર વસ્તુ પડી ગઈ હોય એને માટી અને જળથી ત્યાં સુધી ધોવું જ્યાં સુધી એની દુર્ગંધ દૂર ન થાય, એનાથી પાત્ર શુદ્ધ થાય છે. જળ, અગ્નિ, ઘોડો, ગાય, છાણ, કિરણો, વાયુ, ભૂમિ, જળના છાંટા અને માખી વગેરે બધા અશુદ્ધ વસ્તુના સંસર્ગમાં આવવા છતાં શુદ્ધ થતા નથી. બકરા અને ઘોડાનું મુખ શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ ગાયનું નહીં. વાછરડાનું મુખ તથા માતાના સ્તન પણ શુદ્ધ મનાય છે. વૃક્ષના ફળ પાડતી વખતે પક્ષીની ચાંચ પણ શુદ્ધ માનવામાં આવે છે. આસન, પથારી, વાહન, નદીનો તટ અને ઘાસ આ બધા બજારમાં વેચાતી વસ્તુઓની જેમ સૂર્ય અને ચંદ્રના કિરણો તથા વાયુના સ્પર્શથી શુદ્ધ થાય છે. રસ્તાઓ અને ગલીઓમાં ફર્યા બાદ, સ્નાન કર્યા પછી, છીંક આવ્યા બાદ તથા વસ્ત્ર બદલ્યા પછી આચમન કરવું જોઈએ. પાકી ઈંટોના બનેલા ચબૂતરા વગેરેમાં જો કોઈ અસ્પૃહ્ય વસ્તુ, ગલીઓનું કીચડ અથવા જળ વગેરે લાગી જાય તો એની શુદ્ધિ માત્ર વાયુના સ્પર્શથી થાય છે. અજાણતા જો દૂષિત ભોજન કરી લેવામાં આવે તો 3 રાત્રિ ઉપવાસ કરવાથી શુદ્ધિ થાય છે. અને જો જાણી જોઈને એવું દૂષિત અન્ન ખાઈ લીધું હોય તો તેને દોષની શાંતિને માટે પ્રાશ્ચિત કરવાથી શુદ્ધિ થાય છે. રજસ્વલા સ્ત્રી, નવપ્રસૂતા સ્ત્રી, ચાંડાળ તથા દાઘુ મનુષ્યનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. મનુષ્યના ભીના હાડકાનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. અને સૂકા હાડકાનો સ્પર્શ થાય તો માત્ર આચમન કરીને ગાયોનો સ્પર્શ કરવાથી અથવા સૂર્યના દર્શન કરવાથી તે શુદ્ધ થઈ જાય છે. થૂક અને ઉબટનને ઓળંગવા નહીં. એઠવાડ, મળમૂત્ર અને પગ ધોયા હોય તે પાણીને બહાર ફેંકવા જોઈએ. બીજાના ખોદાવેલ તળાવ વગેરેમાં 5 લોંદા માટી કાઢ્યા વિના સ્નાન ન કરવું. દેવતાઓ સંબંધી સરોવર અને ગંગા વગેરે નદીઓમાં હંમેશા સ્નાન કરવું. કસમય ઉદ્યાન વગેરે સ્થાનોમાં કદી રોકાવું નહીં. લોકનિંદિત પુરુષો અને વિધવા સ્ત્રી સાથે વાત ન કરવી. રજસ્વલા સ્ત્રી, પતિત, મર્દુ, વિધર્મી, પ્રસૂતા સ્ત્રી, નપુંસક, વસ્ત્રહીન, ચાંડાળ, ડાઘુઓ, પરસ્ત્રીગામી પુરુષોને જોઈને વિદ્વાન પુરુષે પોતાની શુદ્ધિને માટે સૂર્યના દર્શન કરવા. અભક્ષ્ય પદાર્થ ભિક્ષુક, પાખંડી, બિલાડુ, બિલાડી, ગધેડુ, મરઘો, પતિત, જાતિથી બહિષ્કૃત ચાંડાળ, ગ્રામીણ સુવર તથા અશૌચ એટલે સૂતક, દૂષિત મનુષ્યનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. જેના ઘરમાં દરરોજ નિત્યકર્મની અવગણના થાય છે તથા જેનો બ્રાહ્મણોએ ત્યાગ કર્યો છે તે નરાધમ પાપ ભોગી છે. નિત્ય કર્મનો ત્યાગ કદી કરવો ન જોઈએ. માત્ર મૃત્યુના અને જન્મના સૂતકમાં જ નિત્ય કર્મ ન કરવાનું વિધાન છે. સૂતકમાં બ્રાહ્મણે 10 દિવસ, ક્ષત્રિય 12 દિવસ, વૈશ્ય 15 દિવસ અને શુદ્રે 1 મહિના સુધી પોતાના નિત્ય કર્મ ન કરવા. પછી સૂતકથી નિવૃત્ત થતા બધાએ પોતાના શાસ્ત્ર વિહિત કર્મ કરવા જોઈએ. મૃતકનો દાહ સંસ્કાર કર્યા પછી એના ગોત્રવાળા લોકોએ બહાર જળાશય પર જઈને પહેલા 4, 7 અને 9 દિવસે એ પ્રેતને માટે જલાંજલિ આપવી. દાહ સંસ્કારના ચોથા દિવસે સમાન ગોત્રવાળા ભાઈ બંધુઓએ પ્રેતની ચિતા પરથી અસ્થિઓ લઈ આવવા જોઈએ. અસ્થિ સંચય બાદ એમના અંગોનો સ્પર્શ કરી શકાય છે. પછી સમાનોદક પુરુષ પોતાના બધા કર્મ કરી શકે છે. જે દિવસે મૃત્યુ થયું હોય તે દિવસે સમાનોદક અને સપિંડ બંનેનો સ્પર્શ કરી શકાય છે. ધન માટે પ્રયત્ન કરતી વખતે કે સ્વેચ્છાથી અથવા શસ્ત્ર, દોરડું, બંધન, અગ્નિ, વિષ તથા પર્વત પરથી પડવાથી કે ઉપવાસ વગેરે દ્વારા મૃત્યુ થયું હોય તો તત્કાળ સૂતક નિવૃત્ત થઈ જાય છે. કેટલાકના મત પ્રમાણે 3 દિવસ સુધી સૂતક રહે છે. જો સપિંડોમાંથી એકનું મૃત્યુ થઈ જાય બાદ થોડા જ દિવસોમાં બીજાનું મૃત્યુ થઈ જાય તો પહેલાના સૂતકની સાથે બીજાનું સૂતક પણ નિવૃત્ત થઈ જાય છે. તેથી પહેલાના સૂતકના જેટલા દિવસ બાકી હોય તેટલા જ દિવસની અંદર બીજાનું શ્રાદ્ધ કર્મ વગેરે કરી લેવું જોઈએ. જન્મના સૂતકમાં પણ આ જ નિયમ છે. સપિંડ તથા સમાનોદક વ્યક્તિઓમાં એક પછી બીજાને જન્મ થાય તો આ જ પ્રમાણે પહેલાની સાથે બીજાનું સૂતક પણ નિવૃત્ત થઈ જાય છે. પુત્રનો જન્મ થાય તો પિતાએ વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. એમાં પણ એકના જન્મ પછી બીજાનો જન્મ થઈ જાય તો પ્રથમ જન્મેલા બાળકની સાથે જ બીજાની પણ શુદ્ધિ થઈ જવાનું કહ્યું છે. સૂતક પછી ક્રમશઃ 10, 12, 15 અને 30 દિવસ પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રે પોતપોતાના શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન કરવું. સૂતક ઉતર્યા પછી પ્રેતને માટે એકોદ્રિષ્ટ કરવું જોઈએ અને બ્રાહ્મણને દાન આપવું જોઈએ. સંસારમાં જે વસ્તુ વધારે પ્રિય હોય અને ઘરમાં પણ જે વસ્તુ વધારે પ્રિય લાગે તેવી વસ્તુને અક્ષય બનાવવાની ઈચ્છા રાખનાર પુરુષ માટે ઉચિત છે કે તે વસ્તુ એણે ગુણવાન પુરુષને દાન આપવી. સૂતકના દિવસો પૂરા થયા પછી જળવાહન અને આયુધનો સ્પર્શ કરી પવિત્ર થઈને બધા વર્ણના લોકો પ્રયત્ને માટે જળદાન, પિંડદાન વગેરે કાર્ય કરે. ત્યાર પછી પોતાના વર્ણ ધર્મનું પાલન કરવું. આમ કરવાથી આ લોક અને પરલોકમાં પણ કલ્યાણ થાય છે. ત્રણેય વેદોનો દરરોજ સ્વાધ્યાય કરવો. વિદ્વાન બનવું, ધર્મની મર્યાદામાં રહીને ધનનું ઉપાર્જન કરવું અને પછી એ ધનને પ્રયત્નપૂર્વક યજ્ઞમાં, લોકહિતમાં વાપરવું. જે કર્મો કરતા આત્મામાં ધૃણા ન થાય અને જેમને મહાપુરુષોની સામે પ્રગટ કરવામાં સંકોચ ન થાય એવા કર્મ નિશંકપણે કરવા જોઈએ. બ્રાહ્મણો, આવા આચારવાળા ગૃહસ્થ પુરુષને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે તથા લોક અને પરલોકમાં પણ એનું કલ્યાણ થાય છે. આ વિષય અત્યંત ગોપનીય તથા આયુષ્ય, ધન અને બુદ્ધિને વધારનારો છે. આ બધા પાપોનો નાશક, પવિત્ર તથા શ્રી પુષ્ટિ અને આરોગ્ય આપનાર છે. એટલું જ નહીં, આ કલ્યાણમય પ્રસંગ મનુષ્યને યશ અને કીર્તિ આપનારો તથા એમના તેજ અને બળની વૃદ્ધિ કરનારો છે. મનુષ્ય સદા આનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ સ્વર્ગનું સર્વોત્તમ સાધન છે. પૂર્ણ શ્રેયની ઈચ્છા રાખનારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ યત્નપૂર્વક આ બધી વાતોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જે આ વિષયને સારી રીતે સમજીને નિત્ય નિરંતર એનું અનુષ્ઠાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. દ્વિજવરો, આ મેં સારથી પણ અત્યંત સાર તત્વનું વર્ણન કર્યું છે. આ શ્રુતિઓ તથા સ્મૃતિઓ દ્વારા પ્રતિપાદિત ધર્મ છે. પાત્રતા વિનાના લોકોને આનો ઉપદેશ આપવો નહીં. જે નાસ્તિક હોય, જેની બુદ્ધિ ખોટી હોય, જે દંભી, મૂર્ખ અને કુતર્કપૂર્ણ વાર્તાલાપ કરનાર હોય એવા મનુષ્યને કદાપી આનો ઉપદેશ આપવો ન જોઈએ. અધ્યાય 91 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.